આપણને દુઃખ થાય તો એ ના કહેવાય. તો મરઘી કાપી હતા કાપી શકાય, પછી હાથ આપણું વીક છે તો ફરાક લઈએ તો હાથ ને નુકસાન કરે. લોહી જોઈ હોય તો ના કરે ને, તો આપણું ના હડાય એમ તો જોઈ રહ્યું નહીં, કદાચ તોડે જ નહીં ને, એ તો જોવે નહીં. મને ગભરામણ થઈ જાય મારે સહી નથી એમ કેવું, મને ગભરાણ કરો, ગભરામણ કરાવે કલાક કરાવી એવું એને કેવું ખરું ખરું. મારે ફ્રેન્ડ હોય તો મારે ગભરામણ કરાવી હોય, જેને આપડે હાથ હલાડીએ ને એને ભય નું મારી દાસી જાય બરાબર, જેને આમ ત્રાસ પામે આમ ત્રસ્ત આમ હાથ હડાડી ત્રાસ પામે નાહી જાય તો જોડકર જીવ હતા અમારે કેટલો દુઃખ છે એને કરો. અને જયારે આપડે એમ કઈ ઘઉં ને કહીએ મારે બધા બાપવાનું છે તો એ નહીં નાહી જાય, તને ડરવાના છે તો એ ના નાહી જાય, એને ખાજે કે એને ખાવા શું થાય કે પાપ તો લાગે છે દાદા ભગવાન દાદા ભગવાન કરતા હોય, અગર તો લોકો જોડે હિંસા ના કરીએ, લોકોને દુઃખ ના આપીએ, તે આપડે જે કમાઈએ મનુષ્ય તરીકે તે ખોરાક ખાધો તો કમાયા બરાબર, માટે ખોરાક ના જે એમાં ખોરાક કમાયા તે એ જે જીવો ને ખાધા તેમાં 10% એમને ગયા અને પેલા તો ચાલતા ચાલતા જે ત્રાસ પામે એવા તે તો મરઘી કાપતી વખતે બૂમ પાડે તે આપડે જો કદી ભાંભળી પડે તો મહિના સુધી તો ઊંઘમાં સપના બૂમો પડે, કારણ કેટલો ત્રાસ થતો એક જાળી હોય તો બુઆ બૂમ કરે છે મરઘી, પછી કાપે તો કેટલી એટલે હું વળી બેસીને કાપે, બીજો અવાજ નીકળે બીજો અવાજ મોટો બીજો અવાજ પેલી ને કેટલો ત્રાસ ભગવાને કહ્યું છે તું ગમે ત્યારે ત્રાસ આપી છે ત્રાસ તમે પાછો આવશે બરાબર, એની મારફત રિવેન્જ કર્યું કે તેથી ભગવાન અહિંસા નો માર્ગ હોય એનો જીવને દુઃખ ના થાય. આ ખાજો કે કેન્દ્રીય જીવ એ વેજીટેબલ ઘણી બધી ચીજ છે, તારા નથી ભાવતું એ બધું બહુ ભાવે વેજીટેબલ દહીં દૂધ માખણ બધું ખાવ, પેલું અડાય નહીં આપણે બેટા આત્મા ને વ્યવહાર કરે જે ના અડાય ભાંડી બિયર, કારણ કે માલ માલ માલ માળ માળ આત્મા ભર માં આવે અઘરી ચીજ છે કે તને લાગે છે કઈ અઘરી એના વગર શું નહીં ચાલ્યું અત્યાર સુધી બધું ચાલે, હા કોઈને દુખાડી આપે કીધી કેમ પડે બકરી ના બચ્ચા ને ખાઈ જાય આપડે તો આપડે બચ્ચા ને કોઈ ખાઈ જાય શું થાય, બકરી ની બિચારી બહુ ત્રાસ થાય પણ શું કરે બિચારી છે હા ગાડી તો આપણને મુંબઈ લઈ જાય છે, આપડે એમાં દોડધામ કરવાની જરૂર જ નથી. એમ થાય દોડધામ કરે એના કરતા બીજું કામ કરો ને, ગાડી બેઠા બેઠા આપડું જેટલું એટ્રેક્શન એટલું જ કૃપા. આપડે મુંબઈ માં મહાત્મા હોય છે ને, પછી એ કે છે ભાઈ સ્પીડે પવન આવ્યો પેલા ને તો બાર દુનિયા કે છે એ આમ થઈ ગયું છે, આમ થઈ ગયું તને લોકો ગભરામણ કરાવડા તો કરો. હવે બધું સારું છે એટલે આપડા મહાત્મા ને કશી ઉપાડી અને પછી ખોઈ દીધેલું કે બાર ના બધા બંધ ના કરી વાત તોડાવતો. એક બાર બધા બંધ કરી એક જ બાર નું ખોલું રાખજે જેથી પવન ભરી જશે એટલે એની મેરેજ નહીં પહેરે ની પવન. પવન નો નિયમ એવો છે કે પવન ભરી જાય એટલે પછી પહેરે બીજું બહાર નું વંટોળ્યું હોય તો બીજી બાજુ ખુલ્લું હોય તો પહેરે ને પહેરે નહીં. આપણે બંધ જ કહી દઈએ તો જ્યાં પૈસામાં લોકો બંધ કરી દે છે એ પૈસા આવક એટલી રાખવાની, આવક નહીં તો પછી આવક બંધ થઈ જાય અને પાછી બધા આવક જો ચાલુ રાખતી હોય તો આવક ચાલુ જાય. એવું આ બધું વંટોળ વંટોળ એ કેવું કે પવન ને વધારે નહીં લેવાનું, પાછલું બાંધું બંધ કરવાનું અને લક્ષ્મી ને રેવડાવવા માટે પાછલું બાંધું ખુલ્લું રાખવાનું. હા પવન તો આપણને બધું નુકસાનકારક નુકસાન કરે, તકતા ઉડાડી મેળે આપડા બરાબર તકતા ગોઠેલા ઉડાડી મેળે. હા એટલે નુકસાનકારક છે એટલે પાછું બાંધું. લક્ષ્મી તો તાજી આવે તો આરતી બંધ થઈ જાય છે એ વાપરવાની, એટલે પાછું બાંધું ખુલ્લું રાખવાનું. તમારે બધું બંધ છે ને જી? બીજું બંધ છે ને બધું તો શું આપેલું આપડે નોન વેજીટેરિયન બધું? ના ના હું દાદા હું તો ખાઉં છું, ના બંધ નથી મારે તો, હું તો તમને આચું કહું મને વાંધો નથી પણ એને સમજો એક વાર કે શું સમજવાનું. આ જે છે આપડે દુઃખી છે ને તે આપડે જાતે સમારીએ તો આપણને દુઃખ થતું અને મરઘી જાતે કાપીએ તો આપણે કાપી શકાય નઈ, તમને કેમ લાગે? બરોબર તો એ હાર્ટ આપણું એક્સેપ્ટ કરતું નથી એને કાપવાનું, તો પછી એની વસ્તુ આપણે ખવાય નહીં. હવે હાર્ટ એક્સેપ્ટ નહીં કરતું એ વાત તો ચોક્કસ ને, આપડે કાપતી ન કપાય અને એ બૂમ પાડે વર્ગી આપડે સહન ન કરી શકીએ એટલું આપણું હાર્ટ કોરું થઈ ગયેલું છે. કેવું થઈ ગયું? અહિંસા ધર્મ પાડી ને એટલું કોરું થઈ ગયેલું છે, હવે કઠણ થઈ શકે નહીં. પછી એની ઉપર થોક થોક કરીએ પછી કઠણ થતું જાય, પણ એને નુકસાન કરે છે બધું શ્વાસને. એટલે મેં એને કહ્યું ત્યારે મને કે છે હવે આસ્તી બંધ કે છે. અને ગાંધી તો આપણે ક્યારે ક્યારે બેભાન હતા, એ બેભાન કરનારી છે. પાનમાં ઓછું કરે ને આપણને કઈ પાન વિતરાગી માર્ગ રસ્તો છે. કેવો સમજ પડે છે? તમે કયું સમજ પડે છે? ના એટલે વિતરાગી રસ્તો ને, એટલે અમે આમ દબાણ ના થાય. અમે સમજણ પાડી કે આમાં આટલો ફાયદો ને આટલું નુકસાન. અને આ વિતરાગો નો ધર્મ કેવો છે? લાભા લાભ નો. હવે કે છે કે ભાઈ આ ઘઉં એ બધું બાજરી બધું કહીએ તે જીવડા ખરા, એ બધા જીવત છે. પણ એ જીવો ને લાગણીઓ આપણને સમજી શકતા નથી, એટલું એ બેભાન છે જીવો. અને આપણું ભાન એટલું ઓછું છે. આ ખબર પડે ને? એટલે ભગવાને છૂટ આપી કે તમે ખાજો, જે તમને એનું લાગણી તમને ખબર ના પડે એ બધી જ ચીજ ખાજો. કે છે ખાજો તેમાં કે છે કે જીવો નો પાપ લાગે તેનું શું? ત્યારે કે છે કે તમે જે એ ખાઈ અને જે તમે ઊંડા કાર્ય કરો, અહિંસાનો માર્ગ લો, બ્રહ્મચર્ય પાળો, બીજું કઈ કરો, લોકોને અબલાઇઝિંગ કરો, એ બધા જે કમાઈ કરો એમાંથી 100% મળ્યા હોય તેમાં 10% એમને ભાગ જાય છે. કારણ કે દંડ તમને થયો 10%, એને માર્યા એને મારી કર્યા તે 10% એમને ભાગ જાય છે. એ એમના ઉદ્ધિકરણ માં હેલ્પ કરે છે, બીજા અવતાર ઊંચો જાય છે. એટલે જો આવી ઇફેક્ટિવ હોય તો આપણે એનો વાંધો નથી. એક ઇન્દ્રિય માં ગમે તે ખાવામાં. આ સાધુ આચાર્યું કે અહીં સુધી પહોંચો, બટાકા ફળ એ જયારે આપડે ના બને તો કઈ વાંધો નહીં. કારણ કે હજુ એની ઇમોશનલ આપણે તમે સમજી શકતા નથી. સમજ હોય ને, બટાકા ડુંગળી એ બધું તમારે ના બને કઈ એનો વાંધો નથી. એ ઠોકી ઠોકી બેઠવા નથી. આ તમને સમજી શકતા હોય હજુ શું બટાકા કાપીએ તો આપણને શું કશું તમને કેમ લાગે છે આ વાત? 100% સાચી વાત. હા પણ જે કઈ બને નઈ તો પોસિબલ જરા કરજો. બને તો ના બને તો હું સમજી ગયો. જો ટેવ પડી ગયેલું હોય તો તમે જાણો. આપડે અધોગતિ જવા માંગતા નથી. અધિપતિ દુઃખ આપડે સહન કરી શકીએ એમ છીએ નહી. આપડે હાથ ના કોમળ છીએ. તમે સમજ પડી ને? કોમળ તમારો ના કોમળ તમે ફેર નહી. આપડો હાથ કોમળ નહી, વધારે નાજુક કેવાય. હે કોકને મારતો એટલે આપણે દયા આવી જાય, લાગણી ઉત્પન્ન થઈ જાય. ભલે ઘરમાં ઝઘડા કરીએ એ તો પોપટ વસ્તી થઈ જાય, પણ બહાર કોમળ આપણું હાથ ખરું ઇન્ડિયાનું. આપડે અહિંસા કરેલો સ્વભાવ ને, ભગવાન ના કહેલો અહિંસા માર્ગ બેસિકલી સ્વભાવ. હા, કોઈ જીવડે ને મારતા પેલો તમને અહીંયા ઘરમાં પહેરતો બહાર મૂક્યા હોવ, પણ મારી ના નાખો. અને આ લોકો ધુમાડો કરીને હળગાઈ મળે. એટલે થોડું ઘણું આપણે સમજવું જોઈએ વિતરા ગુરુ સાયન્સ. અમે તમને બટાકા કે એ માટે તમને કહી ગયા ને, એ કારણ કે એની લાગણી દેખાતી જ નહીં માણસ પછી કે શિકાર શિકારા માટે કઈ સાયન્ટિફિક એ હોવું છે ને સાધન. લોકો બુદ્ધિશાળી છે લોકો, હવે સારું કે એમને ઠોકા ઠોક ચાલે નહીં. વાત તો ભગવાન કહેલી સાચી છે બટાકામાં, પણ તમને એની લાગણીઓ દેખાવી જોઈએ ને. દેખાય દેખાય શું લાગે તમને? દેખાય ત્યાં સુધી વાંધો નહીં. હે જે વસ્તુ આપણને ઘણું દેખાય છે. નિકાસ મારે માથે હાથ મૂકો, હવે આજથી નહીં લઉં. કે પેલો લેતા દેશમાં હતો તાર. હું સમજ પડવા મારો નો આવી ગયો. હું વડવા બેસી તો મારું ચાર બાર આવે. શું લાવી બેન? ઉંમર ના પ્રમાણ ધેરવે નઈ લેતા તારી જેવી ઉંમર હતા બધું ખાઈ જાય. તમને કેટલા વર્ષ થયા? મને 37. 37 માઉસ વધે એવા ખોરાક નહીં બોલવાના. શરીર ફેસી થઈ જાય એવું નહીં ખોરાક ખાવા. આપડે ઉચકવાનો આપડે પછી છીએ. બેન કઈ ઉચકવાના એટલે બેબી ઉચકવાના લાગે. પપ્પા જી હેડો ત્યાં કઈ બહાર ચલાતો નથી. ભૂપેન્દ્રભાઈ ને સાને ત્યાં બેઠક પોતાના સ્વરૂપ માં હોવી જોઈએ. જગત માં કેમ કરી રહ્યા? થોડો વખત કંટાળો આવે, થોડો વખત સારું લાગે, એ જીવન જગત માં કેમ કરી રહ્યા? કામ લગન નું બરાબર અહીં બેહાડી રાખ્યા હોય તો કંટાળો આવે. પણ દાદા પાસે બેસી રહેવાથી કંટાળો નથી આવતો? દાદા ના આવે તો ના આવે, કારણ કે પોતે પોતે કંટાળો બેસતા નથી ને. પોતે કંટાળો બેઠા હોય તો આપણે કંટાળો આવે. પોતે પરમાનંદ માં બેઠા હોય, એમની બેઠક ક્યાં હોય? પોતાના સ્વરૂપ માં બેઠક હોય. સ્વરૂપ સિવાય બીજી કઈ હોય ને? એ તો ટેન્શન પહેરી જાય. જગત આખું ટેન્શન પીડાય છે. શું કે છે લલિતાબેન? કઈ નઈ દાદા, પ્રમોદ ના ભય ના દીકરા થાય ને ભાઈ થાય ને સેફ સાઈડ જગ્યા ખરી કાઢે કારણ કે સેફ સાઈડ જગ્યા કઈ અમેરિકા કે ઇન્ડિયા કે કોઈ ગમે તે દરિયામાં સેફ સાઈડ જગ્યા ના રાજાની ગાડી પર બેહાડે તો સેફ સાઈડ નહીં સેફ સાઈડ જગ્યા ખરી કાઢી પછી ભ નહીં પડી કાઢ કે તમને અમારી સેફ સાઈડ જડેલી એટલે એમને કશું વાંધો જ નહીં અમેરિકા ઇન્ડિયા નો ઇન્ડિપેન્ડન્ટ થાય તો એમને વાંધો નહીં ઇન્ડિયા છે તે અમેરિકા નું ઇન્ડિપેન્ડન્ટ થાય તો વાંધો નહીં અમને વાંધો નહીં અમારે શૂન્ય છે તત્વ થી જે પૂર્ણ છે પર્યાય થી તે શૂન્ય છે અદ્વૈત થી જે પૂર્ણ છે દ્વૈત થી તે તત્વ કરીને આત્મ તત્વ કરીને એનામાં સંકલ્પ નથી વિકલ્પ નથી શૂન્ય છે કે તત્વ કરીને એને કઈ છે પૂર્ણ પર્યાય થી પૂર્ણ થાય છે જયારે અવસ્થાઓ થી પૂર્ણ થાય છે ત્યારે બધું સંકલ્પ વિકલ્પ ના બધા પૂર્ણ થયેલા હોય છે શૂન્ય છે અદ્વૈત થી અદ્વૈત થી શૂન્ય છે અને દ્વૈત માં બેઠો પાછું પૂર્ણ થયું દ્વૈત એટલે હું ને મારા કર્મ કર્મ ના આધારે હું ને મારા આધારે કર્મ એ દ્વૈત કહેવાય આ લોકો જુદી જાત ને સમજાવે કે જગત માંથી હું જુદો છું એ દ્વૈત કે જુદો નથી તો હું કઈ જાત નો છું તે કોક ના ખેતર માં શાક લઈ આવજે જુદો જ છે ને તું ભૂખ્યો હોય તો જાજે જમવા જુદો નથી એને આ શું કે તું એક રે એક રે તું જગત ને જગત એ પરમાત્મા તું એક રે એટલે સીરી જ રેતી ખોટો કરે છે અદ્વૈત એટલે શું હું ને કર્મ કર્મ ના આધારે હું ને મારા આધારે કર્મ અને પેલું કર્મ જુદો ને હું જુદો અદ્વૈત એક બે પદ બોલાવો બોલાવો જવું છે નેક્સ્ટ ઇયર ઇન્ડિયા જ નથી રહી નથી હવે આવતે વર્ષ ઇન્ડિયા જવું છે આવતી સાલ ઇન્ડિયા જવું છે પછી પાછું નહીં આવવાનું ત્યાં સુધી પછી કઈ કરવા નહીં બિઝનેસ કરવો છે બિઝનેસ કરવો છે ધંધામાં કાયમ નફા જ આવે છે બધે ધંધા ને રિઝલ્ટ શું મને ખબર નથી કર્યો નથી ખબર નથી મેં કર્યો નથી મહેનત કરવા છતાં ખોટે આવે એવું હિન્દુસ્તાન માં શું કહી ખુબ મહેનત કરી હોય તે લઈ ખોટે આવે ખુબ જશે શું કારણ છે એની પાસે તો તપાસ તો કરે તપાસ કરીને બધું કરી બધું કારણ શું આધાર છે કેવું આધાર પુરાવો છે બધા બધા દુકાનો કાઢે છે એના જે ઘરાક છે તેના માટે આપણે શું કરવું પડે દલાલ રાખવા પડે દલાલ બધે કઈ આવે નહીં તેને ચાલે મોટા સ્ટોર વાળા હોય તે બધા દલાલ રાખવા પડતા તારે કોણ કઈ આવે શું ધંધો કરવાનો દેશમાં જઈને કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન નો મને કે સાહેબ મને છોડતા નથી કે છે કે બી એન્જિનિયર થયા ને એટલે 3-4 હજાર ડોલર પગાર મળતો હશે સાહેબ મને છોડતા નથી. કેમ ના છોડે સાહેબ? મારે છે તે બિઝનેસ કરવો છે. એક તો કોન્ટ્રાક્ટર હતો કે મારી જોડે પાર્ટનરશીપ માં આવી જા અને સારો માણસ છે કે મારે કરવો છે કે સાહેબ ને કેવાનું કે ભાઈ મારે તો નથી ભાવતું, મને ફોહાતું નથી. કે તો ના માને જ નહીં, કે છે તો ચાલે જ નહીં. કે તમે એમ કે વાઈફ મારી જોડે ઝઘડા કરે છે તો $1,000 વધારે પગાર આપે તો નોકરી કરો, નહીં તો નોકરી બંધ કરજો. કે તો $1,000 આપે તો પછી હવે રહેવાનું. આવો જય સચિદાન. તને શું પગાર આપે? જય સચિદાન. કઈ વાતચીત પૂછ્યા બધું જગત તેના આધારે અથાય. અને મેઇન એક્સેલ ક્યાં આગળ છે? હે બધા વ્હીલ ફર્યા કરે બધા, અને એક્સેલ મેઇન ક્યાં આગળ? પૂછે પૂછવું તો પૂછે, જાણવું તો જોઈએ ને. ના જાણવું છે? કઈ સાલ બી થયો? 78. એ બધું હોય છે પણ માનસિક બધું બઉ વિકૃત થઈ ગયું, મન વિકૃત થઈ ગયેલું હોય. શું થયું? અત્યારે ઇન્ડિયા બહુ મિસ થાય છે મને. ફેમિલી ને બધું મિસ થાય છે ઇન્ડિયા જવાનું. ઇન્ડિયા જવાની બહુ ઈચ્છા થાય છે, ત્યાં કુટુંબ બધું મને ભેગું નથી રહેવાતું. એના ઇન્ડિયા પછી પડ્યું છે તને? મને આઈ એમ નોટ હેપી. હું ઇન્ડિયા ગયા પછી પડશે એમ ને? આશા માં લાસ્ટ સ્ટેશન આવીને ભૂલે છે, લાસ્ટ સ્ટેશન આવીને ભૂલે છે. સુખ ખોરાશ રસ્તો જ નહીં ઇન્ડિયનો માટે, ફોરેન માટે બરોબર છે. વિધાઉટ ઇન્ડિયન બીજા લોકો ને બધા બરોબર છે. તમે જે આ સુખ ખોરો છો તમારો આ રસ્તો જ નહીં. એ રોડે જુદો, એ વાતે જુદી. સુખ ખોરો છે તમે, તને અત્યારે સુખ પડ્યું નથી ને? તો પછી હવે કેટલી વાર ઉંમર થઈ? 35 થયા ને? 32 29 કેટલા વર્ષે નથી તો બહુ છે તો સુખ નહીં પડતું. તો પછી હવે ક્યારે સુખ પડશે તે? પછી છોકરા વધવાના, ધંધા વધશે, ધંપીર ખાવાય ને તે સુખ કેમ નથી પડતું? એનું કારણ શું છે? શું એવી ભૂલ રહી જાય છે કે સુખ પડતું નથી? ડોલર છે, સરસ રહેવાનું છે, સરસ બધું એ છે, ચીજો છે, પણ સુખ કેમ પડતું નથી? શું છે? કારણ કે તું ચીટિંગ કરી રહ્યો છું બધા આખા જગતને છેતરી રહ્યો છું. ચીટિંગ કરવાનો ગુનો સારો કહેવાય ખરો? શું તારું નામ છે? ભરત. ભરત ખરેખર ભરત છું? તારું નામ ભરત નહી? માય નેમ ઇઝ ભરત. એમાં આઈ કોણ? હું પણ કોણ? ભરત. માય નેમ ઇઝ ભરત. ભરત એ નામ છે, મારું નામ છે. હું માય વત એટલે વત ને તો બે જુદા છો, એ નક્કી થઈ ગયું. તું કોણ? માય નેમ ઇઝ ભરત કહેનારો તું કોણ? જે એ પાછું એવું બોલે છે કે પગ મારા છે, પેટ મારું છે, આ મારું છે, માથું મારું છે, આંખો મારી, આ બધા ઇન્દ્રિયો મારી છે, મન મારું છે, બુદ્ધિ મારી છે, ચિત્ત મારું છે, અહંકાર મારો છે, બધું કહે છે. એ કોણ છે? માય ગયો બોલે છે ને? મારો ઇગોઇઝમ વધી ગયો છે એને બોલે છે ને? એ કોણ છે તે? કોઈ સાયલન્ટ છે કે ત્યાં બધો વિચાર નહી કર્યો ને કેમ એમ પ્રોફેસર કહેલું શીખવાડ્યું નહી પ્રોફેસર ભણ નથી તેથી તો હા ઘેર પેલી બાઈ ચડકાવાની સીધો થઈ જાય વિચારો ઉપાધિ ઉપાધિ હા ઉપાધિ ટેન્શન ટેન્શન ટેન્શન ગમે ખરા હતા ને છતાં જગત આખું ટેન્શન માં સપડા આવી ગયું છે કારણ કે પોતાનો સુખ નો માર્ગ જ જોયો નથી જગત અને તે ફોરેન માટે નથી આ હું વાત કરું છું ફોરેન માટે નથી ઇન્ડિયન માટે જ છે આ ઇન્ડિયન સુખ નો માર્ગ ના જડે કારણ ચીટિંગ કરી રહ્યા છે શું નામ છે ભરત ઓળખવાનું સાધન છે નહી કે યુ આર ભરત ભરત નો ભરત નામ નો તું માલિક છું યુ આર ઓનર ઓફ ધીસ નેમ ભરત એવું નથી લાગતું સમજાયું એન્જિનિયર ના એન્જિનિયર ભરત છે તું નથી ભરત ને ડિગ્રી મળી તું મેરેજ સારું નથી થયેલું આ ભરત નું થયેલું તું કહા એવો એનો તપાસ ના કરવો જોઈએ આપડે ખરેખર છીએ એ કેવું જોઈએ અને ભરત તમારું નામ છે એવું જાણવું જોઈએ એને કેવું જોઈએ હું ખરેખર આ છું કે તેના બધા હું ભરત જ છું એમ કે છે નિશ્ચયથી એટલે ચીટિંગ થાય ચીટિંગ થાય એટલે દુઃખ પડે આપણા ઇન્ડિયા માટે આ ભૂલ થાય છે તે ફોરેનર માટે નહીં કારણ કે જે લોકો પુનર્જન્મને સમજે છે જે લોકો કર્મની થિયરી જાણે છે મેં કર્મ કર્યું ને તેનું મારે ભોગવવાનું છે તેને આ બધી છે તું કર્મને માનું જ ના માનું તો પછી એ ફોરી વાળા નહીં માને ફોરી વાળા એમ જ જાણે પુનર્જન્મ જેવું વસ્તુ જ નથી ફરી થોડા ઘણા બોલે એવા જુદી છે પણ સિદ્ધાંતિક રીતે એ સમજી શકે નહીં એટલે એમને માટે કામનો નથી એમને તો ભગવાન આ બધું જે કરી રહ્યા છે બધું ભગવાન જ કરી રહ્યો છે શું એ કોજ એને ઇફેક્ટમાં પડેલા નથી અને આપણે કોજ એને ઇફેક્ટમાં પડીને આગળ ગયેલા છીએ વોટ ઇઝ કોજ શું કહે તારો જન્મ થયો એ કોજ ખરો નહીં અરે આ બધા ના કોજ તું ભણ્યો તે કોજ પાસે કોજ હોય ને આ તો ઘરાકો આવે છે એ બધા જ પાસે ઘરાક કોઈ મોકલતું નથી લોકો સ્ટોર ખોલી બે છે બસ એટલું જ જાણે છે પણ એમ તો પાસે કહેતો ઘરાક કોણ મોકલશે એવું પહેલેથી વિચારતો જ નથી ઘરાક કોણ મોકલતું છે તારે કહેશે ઉપર તો કોઈ બાપો નથી ઉપર ખાલી આકાશ બધે જ્યાં હું લગર કમના ઉપર આગળ કરીએ ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે ઘણા ક્રિએટર છે ત્યાં ભગવાન પોતે રહેલા છે ભગવાન એ ભગવાન જ છે ક્રિએટર ને મારવા છે અને ઉપર વાળા ભગવાન ને માનવું હશે બે કેમ પોહાય પોસાય ખરું ક્રિએચર મારવા તું ભગવાન જ મારી રહ્યો છે માટે ભગવાન જો આમાં ક્રિએચર માં છે એવું તારે સમજમાં આવશે ઉપર વાળાની ભાનગઢ તું ખોટી છોડી દઈશ તો તું આને વાત ને સમજીશ ને સમજાય કેમ કર્યું આ જગત ખરેખર કોને બનાવ્યું છે આ જગત એ ઉપાય જો હોત ને તો હું કેદારનાથ આવું બોલું છું 15-20 વર્ષથી તો મને ક્યાંનો ઉપાય લીધો હોત કે આ મારું નામ બોલું નીકળ્યો હતો છે ને એમ ચાલો બે બે જાતનું જ્ઞાન આપણે ત્યાં એક ભ્રાંતિનું જ્ઞાન અને એક વાસ્તવિક જ્ઞાન વાસ્તવિક જ્ઞાનથી ઉપર કોઈ છે નહીં અને ભ્રાંતિના જ્ઞાનથી ઉપર છે એટલે જગત ના બહાર ના લોકોને પૂછે તો અમુક ઉપર છે અને વાસ્તવિક એટલે જેને વિચારક લોકો છે તેને સમજવું હોય તેને માટે આ કહું શું કહ્યું અને બહાર ના લોકોને માટે શું કહું ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ શું કહું કારણ નાના છોકરા કે ભગવાન બનાવ્યું નાના મોટા સંતો કે ભગવાન બનાવ્યું વાસ્તવિક વાળા જાણે જાણવું હોય તે જ પૂછે મને કે ખરેખર શું હકીકત છે દાદા. સર હું કહું ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ જગત, વિજ્ઞાન થી ઉભેલું આ જગત છે. શું સમજે? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇઝ સેલ્ફ પઝલ થઈ ગયું છે. અને આ પઝલમાં જે કોઈ આવ્યા જગતમાં એ બધા પઝલમાં પઝલ જ ઉભા થયા કરે. તારે પઝલ કોઈ ઉભું થતું નહીં થાય. શું નામ છે? ભરત. ભરત ભરત મારું બગાડ્યું એમ કે હરે પઝલ ઉભું. કોઈ કહે છે ભરત મારું બગાડ્યું એમ કે તો તને એમ થાય ને પઝલ કે આ મને મારી પાસે આવું ક્યાંથી પછી મારી હવે સોલ્વ થી કરું તું. જે પઝલ ઉભું થાય એને સોલ્વ તો કરવું પડે ને? નહીં ડાક્ટર ના કરવું પડે એને સોલ્વ તો કરવું પડે ને? સોલ્વ ના કરે મનમાં ગુજાયા કરે. એટલે આ સોલ્વ ના થાય તેથી માણસો આખો દડો ઘૂંચાયા કરે ને ટેન્શન રહ્યા કરે. માણસ ને ટેન્શન રહી જીવન જીવવાનું હોય તો કેવું સરસ. એક જ દડો ઠળે હોય તો શરીર કેવું સરસ, મન બંધ પાવરફુલ થઈ જાય ને. તારે એક ઉધાર ટેન્શન રહી જીવેલો નહીં ને? ટેન્શન રહી જીવન એવું બને ખરું? ટેન્શન રહી જીવન માણસ ને જીવતા મરેલા હોય તે મરી ને મરેલા જીવતા મરેલા એમાં ફેર નહી. જીવતા મરેલા આળસુ કહેવાય. જીવતા મરેલા આળસુ કહેવાય. રાખી શકે એમ છે. હજુ બધા જુવાન છે એટલે ના રખાય. ગરીબર માં રખાશે. ગરીબર માં આઈડલ ગરીબર બઉ ચાલીસ. કારણ કે આ શરીર નું બળ ઘટે એટલે માનસિક માનસિક તોફાન વધારે જામે. શું કહ્યું? પછી માણસ મુજાયા કરે બધો મુજે મુજે પછી મરી જાય. શું કહ્યું? જવાની એના ઓર્ડર માં ના રહ્યા તો પછી મુજામણ તો છે જ. ઘડપણ બધા શરીરે બધું એ થઈ ગયું હોય. બધા દાંત નાદારી કાઢે. કોણ નાદારી કાઢે? નાદારી ના કાઢે બધા રહી છે બધાની પાસે. ડોક્ટર ક્યાં હરી હમું કરે? જ્યાં હરી શરીર સારું હોય ત્યાં હરી જુવાની હોય ત્યાં હરી નાદારી કાઢે એટલે નક્ષ શું કરે? એટલે આપણા સાયન્ટિસ્ટ મુકતા ગયા છે. વિજ્ઞાન મુકતા ગયા. શું મુકતા ગયા? જે વિજ્ઞાન થી માણસ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે છે. શું થઈ શકે છે? આ તો ટેન્શન ક્યાં રહે છે? ત્યાં ડિપેન્ડન્ટ પણ છે. શું છે? ડિપેન્ડન્ટ છે એટલે કે ટેન્શન રહે છે. ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ ને ટેન્શન કેવું? જે સ્વતંત્ર છે તેને ટેન્શન કેવું? કેટલી બધી ઘેર સમજ ઉભી થઈ ગઈ છે કે ટેન્શન રહી જીવી શકાય નહીં એવી જોયું. કારણ કે માણસ હોઈ શકે ને વાત એ કરી છે. વર્લ્ડમાં કોઈ દાડો એવો કોઈ પણ માણસ હોતો નથી જે ટેન્શન રહીત હોઈ શકે. વાત થશે ને સાહેબ? પણ હું તમારી પાસે પુરાવો છું. ટેન્શન રહી છવ્વી વર્ષથી ટેન્શન ભલે ધોલો મારે ને તો આવી નહીં. ધોલો મારે ગાળો ભળે મધ્યાલમાં લઈ જાય તો ટેન્શન મને થાય નહીં. તમે ખોજ પડે ને? એટલે આ માર્ગ બતાવું છું. આપ સમજ ભાઈ ને? ટેન્શન રહી જીવન જીવો. અને મારી પાસે એવા છે જ 30-35 હજાર માણસો જે ટેન્શન રહી મારી જોડે જીવે સિવાય છે. હા ભાઈ ડેક્ટર મળ્યા હતા ટેન્શન રહી કરી આપ્યા પછી અત્યારે ટેન્શન રહી જીવન જીવે છે. એ ડેક્ટર મળે છે એને વાઈફે ટેન્શન નહીં. એના ઘરમાં ટેન્શન જ નહીં. ખોલવા જાવ તમે તો આ ઘરના કબાટમાં મૂકવા જોવા જાવ કે તિજોરીમાં પણ ટેન્શન નહીં. એટલે તમારે તો છે તે ડોલરે પડ્યા હોય જોડે ટેન્શન નહીં. દોડલી થપી જોડે ત્યાં છે ની થપી પડી હોય એટલે ટેન્શન એટલે જીવતા જીવન જીવન જીવવાનો રસ્તો જડ્યો નહીં. શું કહ્યું? સાયન્ટિફિક રીતે બીજી રીતે તો લોકો નકલ કરી જીવે છે કે પેલો પહેણ્યો એટલે હું પહેણું અને પેલો પલંગ લીયા તો હું પલંગ લઈ આવું પેલે ઓળી રાખી તો હું ઓળી રાખું એવા જીવન બધું નકલી જીવન જીવે છો તો એકા દેખી દેખા દેખી. આ વાત કરવાથી નહીં હેલ્પ કરે છે કે ઓટું નુકસાન કરે? નુકસાન કરતી બંધ કરતી બીજી વાત કરું ના નુકસાન કરતી બંધ કરતી એ બીજી વાત કરું બરાબર છે કે બરાબર છે કે ના પણ હેલ્પ કરતું હોય તો કામ તેને તમને કઈ હેલ્પ કરશે તમને તો હેલ્પ કરે પણ એને તો વાત કરું નહીં તો નકલ વાત કરે ડાક્ટર શું ફાયદો? હેલ્પ માટે હું આવેલો છું તમને અને મારે કઈ તમારી પાસે કોઈ ચીજ જોઈતી નથી કારણ કે જેને ટેન્શન રહી થયેલા માણસ ને તમે શું આપો કે એને જરૂર હોય એને આખી દુનિયા નું ખોનું આપો તો એનું કામ નું નથી એને ભીખ જ ના થાય ને કોઈ પ્રકાર ની માન ની ભીખ ના ભાઈ અપમાન ની ભીખ ના કીર્તિ ના ભાઈ એને કોઈ જતું ટેન્શન રહી પુરુષ ને શું જોઈએ જોઈએ ને સ્ત્રી નો તો વિચાર જ ના આવે સ્ત્રી નો વિચાર જ ના આવે તરત કામ કરે કેટલા એન્જિનિયરો છે બધા લોસ એન્જલસ માં કેટલાય છે ડોક્ટરો વોક્ટરો બધા લોસ એન્જલસ માં ડોક્ટર શિરીષ ઓળખો છો આવી દુકાન હોય ત્યાં જાણ્યું નહિ દાદા ઉમાબેન પૂછે છે કે ચેલેન્જ વાળી આપણે જોબ લીધી હોય તો પછી ટેન્શન તો રહેવાનું જ ને ચેલેન્જ વાળી ગમે તે એન્જિનિયરિંગ હોય કે પછી એવી બધી જવાબદારી વાળી હોય તો ત્યાં આગળ ટેન્શન તો રહેવાનું જ ને ના અમે